सृष्टि ही विधातुर व्यतिरेकिणी, और आगर जी ने कहे कि सर्वात्मना पाप नाशस्तेषामेव भविष्यति, कि जे ब्रह्म संबंध थी जीवात्मा दोषनु निवारण थवानु भगवान विधान करी रहा है, एमा जे जीवात्मा भगवान नी लीला सृष्टि में थी विखोटो थी अने भूतल पर प्रकट थयो छे, ये जीवात्मा ने शोधी ने जो एने आत्मनिवेदन करावामां आवशे तो ज एनो सर्वात्मना पाप नाश थशे। अने यदि ए जीवात्मा एटले आपणे पुष्टिजीव कही शकीए, यदि ते सिवायना कोई जीवात्माओने ब्रह्म संबंध आपवामां आवशे तो एमना दोषोनुं निवारण नहीं थाय। तो सर्वात्मना पाप नाशः एम शब्दनो प्रयोग त्यां पण थयो छे। सर्वात्मना शब्दथी आपणे एने बहु एनो टेक्निकल अर्थ जे कंई पण थतो होय, पण आपणे पूर्ण रूपथी कायिक वाचिक मानसिक भौतिक आदिदैविक के आध्यात्मिक एवा कोई पण अर्थमां आपणे एने सर्वात्मना शब्दने जो लईए तो ए शरणागति तो भगवत कृपाथी लभ्य छे एम कहेवामां कोई शंकाने स्थान नथी रही जतुं। હવે જ્યાં સુધી શ્રી હરિરાયજી વગેરે આચાર્ય ચરણ જે છે હરિરાય મહાપ્રભુ એમના ગ્રંથોનું અવલોકન આપણે કરીએ તો શરણાગતિ ક્યારેક એટલી બધી ગહન લાગે કે આપણને એમ લાગે કે એના કરતાં તો ભક્તિ વધારે સરળ છે। તો શરણાગતિનું સ્વરૂપ છે એ હરિરાય મહાપ્રભુ વગેરે ભક્તિનું પરમ ફલરૂપ સુધી પણ જઈને એનું વર્ણન કરે છે। તો સચ છે કે શરણાગતિના કેટલાક પાસાઓ છે જેનો આપણને વિચાર કરવો જોઈએ, અને મને એમ આમાં સમજમાં આવ્યું છે કે જેમ આચાર્યચરણ જ્યારે ઉપદેશ આપી રહ્યા છે અને શરણ માર્ગ પ્રસ્તુત કરી રહ્યા છે તે વખતે અને જે પણ કલિકાલના જીવો માટે જે શાસ્ત્રીય સાધનો કે અન્ય કોઈ પણ યોગ્યતાઓથી હીન થઈ ગયા છે ત્યારે ભગવાનની કૃપાને પાયામાં રાખી અને એ જીવાત્માઓ દ્વારા કોઈક સાધન કરાવવું એ તો અભિષ્ટ છે જ, નહીં તો માર્ગનું પ્રવર્તનનો જ કોઈ હેતુ રહ્યો ન હોત। જો ભગવાનની કૃપાથી સિદ્ધ થાય છે એવી સમજો, એ વાત આપ ભૂષણ ભાવ કે સંદર્ભમાં કહી રહ્યો વો સભી જગ્યા જાયગી જ્યાં જાવી ને મને થોડો હા લગ રહ્યા અમુક હા ભૂષણને બી વૈસે એને હવે વહી વાત કહીએ કે દૈવમ ચૈવાત્ર પંચમમ, તો પંચમમ મેં એક પંચમાંશ હે વો ભગવદ દૈવ તો સભી જગે કામ કર રહ્યો હોય, તો મેં એસે નહીં સમજ રહ્યો હું, એટલે હું એમ નથી સમજતો કે દૈવ વિના કોઈ કાર્ય સિદ્ધ નથી થતું, તો દૈવ એના મૂળમાં છે। તો ભગવાન તો એમ કહી રહ્યા છે કે આ જ વચનના પ્રસંગમાં કે સારા કે ખરાબ કોઈ પણ કાર્યો, એવું જ નથી કોઈ ઉત્તમ કાર્યમાં આ દૈવ કાર્ય કરી રહ્યું છે, એ શરીર વાંગ મનોભિર્યત કર્મ પ્રારભતે નરહ ન્યાયમ વા વિપરીતમ વા પંચયતે તસ્ય હેતવ, એમ કહે છે। તો ભગવાન તો આ વચન એવું છે ભગવાનનું કે આકાશ આપણે જઈ રહ્યા છીએ માથે કંઈક પથરો પડ્યો તો પણ આમાં આ પાંચ કારણો થઈ રહ્યા છે, તો શરણાગતિમાં પણ આ પાંચ કારણો લાગુ થશે। તો એ તો એક સર્વસામાન્ય વાત છે, મને નથી લાગતું કે અહીંયા આપણે જે પુષ્ટિ શરણાગતિ કે પુષ્ટિ ભક્તિના સંદર્ભમાં આ વચન કદાચ એટલું બધું સ્પેસિફિકલી લાગુ પડતું હોય, એને લાગુ પડી શકાય પણ જનરલ સેન્સમાં છે એ જ ફરી પાછું અહીંયા લાગુ પડી રહ્યું છે। પુષ્ટિ શરણાગતિ કે પુષ્ટિ ભક્તિના સંદર્ભમાં આપણા માટે કોઈક એક વિશિષ્ટ વ્યવસ્થા શ્રી મહાપ્રભુજી આપી રહ્યા છે કે જે કૃપા પરિજ્ઞાનંચ માર્ગરૂચ્યા નિશ્ચિયતે કહીને જે કરી રહ્યા છે, તો એ જે કૃપા છે એ ઓલી દૈવ કરતાં કંઈક વિશિષ્ટ પ્રકારની કૃપાની અપેક્ષા છે એમ આપણને સમજવું પડશે। તો સંક્ષેપમાં હું એટલું કહી શકું કે સર્વાત્મનાથી યદિ આપણે શરણાગતિનો કોઈક એક ઉચ્ચ સ્તર પકડીએ, જેમ આપે કહ્યું કે ચાલુ ખાતાની શરણાગતિ, કોઈક ચાલુ ખાતાનું હોય અને કોઈક એક ઉચ્ચ સ્તરનું હોય, તો ચાલુ ખાતાનું છે એ કદાચ આપણે આપણા કૃતિથી સાધ્ય એને બનાવી શકીએ, પણ ભગવાનને જે કક્ષાની શરણાગતિ કહી રહ્યા છે કે જેમાં પછી જીવની કોઈ કૃતિની અપેક્ષા નથી અને પ્રભુ હવે કૃપા કરવા જ ઈચ્છ્યા છે એટલે વર્ષી જ રહ્યા છે અને જીવના કોઈ પ્રયત્નો કે એની યોગ્યતા વિચારવી નથી અને એને પૂર્ણ ફલદાન કરી દેવું છે, તો એવી કોઈક જાતની શરણાગતિ આપણે વિચારી શકીએ શુદ્ધ પુષ્ટિ કક્ષાની, કે જેના માટે આ વિધાન લાગુ પડતું હોય, અને જ્યાં સુધી સાધન માર્ગના રૂપમાં શરણાગતિનો ઉપદેશ ભગવાન કરી રહ્યા છે તે વખતે જેમ ભૂષણ બાબાએ કહ્યું એક પંચમાંશ, એવી રીતે કોઈક કક્ષા છે એની રુચિ કે પ્રભુ તરફ એનો ઝોક પેદા કરવા માટે ભગવાનની કૃપા છે એ પ્રસ્તુત થઈ રહી છે, અને એવી કૃપા જેના અંદર ભગવાનની અંકુરિત થઈ છે પછી એને વિકસિત પુષ્પિત પલ્લવિત કે ફલિત કરવા માટે આ બધા સાધનો શ્રી મહાપ્રભુ વિવેક ધૈર્યાશ્રય કૃષ્ણાશ્રયના રૂપમાં પ્રસ્તુત કરી રહ્યા છે, મને એવું લાગ્યું છે. હા ચોક્કસ. સમગ્ર આચાર્ય ચરણને મારા વંદન. તમે શ્યામ મનોજી એમ પ્રશ્ન કર્યો કે આ વિષયને હજી ચાલુ રાખી રહ્યા છો, આજની પરિસ્થિતિમાં શરણાગતિની જ્યારે તાતી જરૂરિયાત છે ત્યારે અત્યારના જમાનામાં તો કેશ ઓન ડિમાન્ડ ટાઈપ શરણાગતિ. એક મિનિટ, આ યે સમાપ્ત કર દેનો. નહીં, આ સમાપ્ત નથી થયું. હા તો પહેલા નવો પ્રશ્ન તમે રજૂઆત કરી. નહીં, હજી વાર છે. હજી વાર છે. ઓકે. હા, શિપાબેન ના હજી આમાં 4-5 પ્રશ્નો હતા, એ હજી બાકી છે. હા, અભી તો વો ભી રાહ મેં હૈ, એક હજી ઓવર પૂરી નથી થઈ, એક જ બોલ પડે છે. અને યોગેશ બાવાશ્રીના જે કંઈ જવાબ આપ્યો તે શરદ બાવાજીનો જે થોડો ઘણો અભિગમ છે, થોડું કંઈક મારો એ ઉમેરવા માગું છું. જે પહેલી વાત હોય છે કે જે દેવેશે કહ્યું કે નિસાધનતા ભાવથી શરણાગતિ જે કહી રહ્યા છે, એટલે સર્વાત્માના ભગવદ એક લભ્ય જે છે, અનુગ્રહ એક લભ્ય, એ વાત થોડી એ રીતે ન લઈ અને કૃપારૂપી જે સાધન છે જેને સિદ્ધ સાધન કહી શકીએ, આપણે એને એમ સમજી શકીએ કે આપણી પાસે અહીંથી એક રાજકોટ જવું છે, રાજકોટ સ્ટેશને જવા માટે આપણી પાસે કોઈ સાધન નથી, આપણે અહીંયા ઊભા છે, એક આપણને એક કાર મળી જાય છે, ગાડી મળી ગઈ, એ ગાડી તો મળી ગઈ, એ ગાડી મળ્યા પછી આપણે એને જો સ્ટેશને પહોંચવું હશે તો આપણે કરશું શું? એ ગાડી તો આપણે ચલાવવી પડશે ને. એટલે જ્યારે આપણે એ ગાડી ચલાવીને જઈશું ત્યારે ત્યારે આપણે રાજકોટ સ્ટેશને પહોંચી શકશું. એટલે કહેવાનો તાત્પર્ય એમ કે ભગવાનની કૃપા છે એને ત્યાં સ્થાને તમે સિદ્ધ કૃપા, સિદ્ધ સાધન તરીકે માની શકો, એ ભગવાનની કૃપા આપણા ઉપર સિદ્ધ છે. હવે જેને ધર્મી શરણાગતિ જે યોગેશ બાવાશ્રીએ કહ્યું કે એ કૃપાથી એ પ્રભુએ આપણને વરણ આપણું કરેલું છે, એ પછીના જે સેકન્ડ સ્ટેપમાં છે એ સેકન્ડ સ્ટેપની અંદર જે પુરુષાર્થ જે યોગેશ બાવા અને શરદ બાવાએ કહ્યું કે આપણો જીવ પુરુષાર્થ રહેશે, એ જીવ પુરુષાર્થની અંદર વિવેક ધૈર્ય આશ્રયના જે કાંઈ આપણને કર્તવ્ય ઉપદેશ આપ્યા છે, કૃષ્ણાશ્રયના જે કાંઈ કર્તવ્ય ઉપદેશ આપેલા છે, તેના આચાર્યચરણે જે આપણને ઉપદેશ આપેલો છે તે પ્રમાણે આપણે તે માર્ગ પર પ્રશસ્ત થવું પડશે. અને જ્યારે આપણે આ જશું, કોઈ કારણસર ઉદાહરણ એકદમ ફિટ નથી બેસતો, પરંતુ આ માર્ગ પર આપણે જ્યારે પ્રશસ્ત થશું ત્યારે ત્યાર પછીની જે કોઈ અવસ્થા થશે જે સર્વાત્મના શરણાગતિ સિદ્ધ થશે, એ સર્વાત્મના શરણાગતિ ભગવત દત્ત હોવાને કારણે એ પછી જીવકૃતિ નહીં રહી જાય, એ ભગવત દત્ત રહેશે. એટલે જો આપણે એક આમ સ્ટેપ તરીકે વિચાર કરીએ તો સૌથી પહેલાં ભગવાનની કૃપા રહેશે, પછી જીવનો પુરુષાર્થ રહેશે, અને વળી પાછી એ ભગવાનની કૃપા રહેશે, એ એક સાયકલ રહેશે આમ લાગે છે. એટલે નિસ્સાધનતાના ભાવ, હવે જ્યારે આપણે એમ સમજશું જે દેવેશભાઈના પ્રશ્નમાં કે જ્યારે આપણે એમ સમજશું કે ભગવાનની કૃપાને કારણે હું શરણાગત થયો છું તો ભગવાનની કૃપા એ આપણું સાધન થશે, એટલે આપણામાં એ નિસ્સાધનનો ભાવ ચાલશે. થોડોક અંતર મને લાગે છે. દેવેશભાઈ ખ્યાલમાં આવ્યો? એક મિનિટ. પરેશ, તમારાથી સહમત નથી થતો, ગુજરાતી તો બોલતા તો સમ. પરેશ પોતાની અસહમતિ એમ દેખાડી રહ્યો છે કે તમે જે એમ કહ્યું કે સર્વાત્માના શરણાગતિ ભગવત કૃપાને સંદર્ભમાં આપણે નિસ્સાધનતાનો ભાવ કેળવવા માટેનો ઉપદેશ છે, અને શરણાગતિના જે ઉપાયો મહાપ્રભુજીએ ઉપાયોના જે ઉપદેશ કર્યા તે આપણા માટે કરવા માટે ઉપદેશ કર્યા છે. એકંદરે તમારો અભિગમ એવો હતો કે સર્વાત્માના શરણાગતિ ભગવત કૃપાથી લભ્ય છે એ જીવને કોઈક ભાવશુદ્ધિ માટે છે, અને જે આચાર્યચરણે બીજા જે ઉપદેશો આપ્યા છે શરણાગતિના ઉપાયોને અનુસરવા માટેના, એ ભાવશુદ્ધિ માટે નહીં પણ કૃતિશુદ્ધિ માટે છે. એને અનુલક્ષીને પરેશભાઈ કંઈક, જેવી રીતે હું સમજ્યો, પરેશભાઈ સુધારી શકે મને, પણ મને એવું પરેશભાઈનું સ્ટેન્ડ સમજમાં આવ્યું કે એ વાતથી સહમત નથી થતા. એ કંઈક એવું કહેવા માગે છે કે ના ના એવું નથી, પણ કૃપાના આપણને બે સ્વરૂપ સ્વીકારવા જોઈએ. એક સ્વરૂપ એવો સ્વરૂપ કે જે સ્વરૂપના કારણે કૃપાને આપણે આપણી કૃતિને શુદ્ધ કરી શકીએ, અને બીજો કૃપાનો કોઈક એવો સ્વરૂપ કે જે કૃપાને કારણે આપણે એ કૃતિ શુદ્ધ કર્યા પછી ભાવશુદ્ધિથી પણ, જો કે મને નથી લાગતું કે એક્ઝેક્ટ આવો અર્થ પરેશભાઈનો હોય, પણ કદાચ એવો અર્થઘટન એનો કરી શકાય, એટલે હું કહી રહ્યો છું કે ભાવશુદ્ધિ જે છે કે હું સાધન કરી રહ્યો છું છતાંય મને સાધનાભિમાન નથી, એ સાધનમાં તત્પર હોવા છતાં પણ સાધનાભિમાન ન હોવો શરણાગતિના, એ સર્વાત્મના શરણાગતિ ભગવાનની કોઈક એક બીજી એક વિલક્ષણ કૃપાથી સિદ્ધ થાય છે, એવો કંઈક અભિગમ મને દેખાય છે. અને એ બાબતનું એમને એક ઉદાહરણ આપતા એમ કહ્યું કે મને ઉદાહરણ બહુ ફિટોફિટ નથી બેસતો, પણ મને એક ઉદાહરણ ખ્યાલમાં આવ્યું તમે બોલતા હતા ત્યારે, કે એમણે રાજકોટ સ્ટેશને જવા માટે કારનું ઉદાહરણ આપ્યું, એમાં સ્પષ્ટ થયો નહીં કે કાર કોની, કૃપાલુની કે આકાશમાંથી ટપકેલી ઓચિંતી. એવી ચર્ચાઓ ઘણી વખતે થઈ જાય છે કે આમાં અમને શું ખબર પડે, અદૃષ્ટના કારણથી આકાશમાંથી કાર ટપકી ગઈને અમે સ્ટેશને પહોંચી ગયા. તો એ બાબતનો પરેશભાઈએ કંઈ ખુલાસો નહીં કર્યો, અદૃષ્ટમાંથી કોની કાર, અને પરભારી કાર કોઈ રોડ ઉપર ઊભી હોય ને આપણે એને ચલાવીને ફરસાદ કરીને લઈ જઈએ, લેવાના દેવા થાય, સ્ટેશને જેવા કરતા જેલ સ્ટેશનમાં જ પહોંચી જઈએ. અમારે વચલા બેટીજીના મેરેજમાં એવું થઈ ગયું હતું, એક ભાઈને કામ સોંપ્યું હતું બધું, તો એ કોઈકની કાર ઉપાડીને લઈ ગયા, સ્કૂટર. એ જે ભાઈને સ્કૂટર મળી નહીં એટલે એમણે જઈને પોલીસમાં કમ્પ્લેન્ટ કરી, બંને ભાઈ અમારા જો વોલેન્ટિયર, એમણે પોલીસમાં કમ્પ્લેન્ટ કરી, પોલીસે જઈને એને પકડી કે છે કોની સ્કૂટર છે, ક્યાંથી લાવ્યા છો, શું થયું, એમ અધર આકાશથી કોઈ પણ કારમાં ભાઈ સાહેબ ચલાવવાની મંડતર નહીં તો કોઈ કમ્પ્લેન્ટ કરશે. એટલે એક બીજો ઉદાહરણ મને એ બાબતમાં સ્ફુરે છે, અને તે ઉદાહરણ આવો કે ઘણા લોકો જાણતા હશે કે મોટા મોટા જે એરપોર્ટ હોય એમાં એરપોર્ટથી પ્લેન સુધી જવા માટે જે રસ્તો હોય છે ઘણી વખતે આપણે ચાલીને જવાની મનાઈ હોય છે, એટલે તે બાબતની જે બસ છે એ એર સર્વિસ જેની હોય તે લોકો એ બસ પ્રોવાઈડ કરતા હોય છે, તો એમના દ્વારા પ્રોવાઈડેડ બસથી આપણે એ પ્લેનમાં ચડી શકીએ. એટલે ભગવાને પ્રોવાઈડેડ એક સાધન, એ અર્થમાં આપણે નિસાધન, અને એ સાધન આપણે કરીને પાછું ભગવાનની શરણાગતિ મેળવી શકીએ એ બાબતમાં આપણો પુરુષાર્થ, એવું કોઈક ઉદાહરણ એમની બાબતમાં પરેશભાઈના જે રીતે એમણે રજૂઆત કરી તો મને થોડા ખાંજા ગગડી ગયા, મેં માર્યા હતો. મેં પહેલાં જ કીધું કે મારો ઉદાહરણ 100% ફિટ નહોતો, એટલે એમ રાખી કે પહેલાં જ મેં કબૂલાત કરી હતી, આપણે એને સુધારી દીધો, તો એવો કંઈક અભિગમ એમનો દેખાય છે. હા, કોને આ પિયુષભાઈને કંઈક કહેવું હતું? બંને એટલે કંઈક થોડો પ્રારંભિક જ વિચારના રૂપમાં એક વાત વિચારમાં આવી કે જેમ જે પ્રશ્ન હતો એનું કદાચ એક રૂપ એવું પણ વિચારી શકીએ અથવા થોડો તાત્પર્ય પણ હશે કે ભગવત કૃપા અદ્રષ્ટ છે, આપણે જોઈ નથી શકતા. જે ઉપદેશ આપવામાં આવી રહ્યો છે એ કૃતિસાધ્ય આપણને અનુભવાઈ રહ્યો છે, દેખાઈ રહ્યો છે. તો ગીતાનો જે સ્થિતિ અર્જુન અને ભગવાનની, અને ભગવાન એમ કહે છે કે મયૈ વેતે નિહતા પૂર્વમેવ નિમિત્ત માત્રમ ભવસવ્ય સાચિન. પાછું એમ પણ કહે છે કે તસ્માદ યુદ્ધ સ્વભારત, તું નિમિત્ત બન. આને બધાને મેં પહેલાં જ મારી નાખ્યા છે, મારી રાખ્યા છે. તો સીધો આપણે અર્જુનનો રિસ્પોન્સ એવો હોઈ શકે કે આપે મારી નાખ્યા છે તો મારે કશું કરવાની જરૂર શું છે, તો હું શા માટે કશું કરું. પણ સામે ત્યાં કહે છે કે નિમિત્ત માત્રમ ભવસવ્ય સાચિન, તો તન નિમિત્તક જે કંઈ કરવાનું છે તે પાછું અર્જુનને પ્રાપ્ત થઈ રહ્યું છે. એટલે મેં માર્યા છે પણ અર્જુન દ્વારા એને મરાવ્યા છે એવો તાત્પર્ય પણ ભગવાનનો ત્યાં દેખાઈ રહ્યો છે. તો એક તરફ પ્રભુની કૃતિ એ મારવારૂપ, અને એક તરફ અર્જુન પાસે તેના નિમિત્ત બનાવવાની પ્રભુની કૃતિ, તે બંનેનું કોમ્બિનેશન અહીં આપણી સામે પ્રકટ થઈ રહ્યું છે. એક બિંબ બને પ્રતિબિંબ બન્યા એ. તો એ રીતે ભગવાનની કૃપા એક બાજુ કાર્ય કરી રહી છે, તે કૃપાના નિમિત્ત બનવાનું એ બીજી તરફ આપણા પક્ષે પણ આવી રહ્યું છે, અને એ બંનેનું જ્યારે કોમ્બિનેશન